શ્રીમદ્ ભાગવત પહેલો સ્કંધ 11મો અધ્યાય. દ્વારકામાં શ્રીકૃષ્ણનું રાજાને યોગ્ય સ્વાગત. સુતજી કહે છે, શ્રીકૃષ્ણે પોતાના સમૃદ્ધ અનર્થ દેશમાં પહોંચીને ત્યાંના લોકોની વિરહ વેદનાને ઘણે ભાગે શાંત કરતા રહીને પોતાનો શ્રેષ્ઠ પાંચજન્ય નામનો શંખ વગાડ્યો. ભગવાનના હોઠોની લાલીથી લાલ જેવો ભાસતો શ્વેત વર્ણનો શંખ વગાડતી વખતે તેમના કરકમળોમાં એવો શોભાયમાન થયો કે જાણે લાલ રંગના કમળો પર બેસીને કોઈ રાજહંસ ઊંચા સ્વરે મધુરગાન કરી રહ્યો હોય. ભગવાનના શંખનો તે ધ્વનિ સંસારના ભયને દૂર કરનારો છે. તે ધ્વનિ સાંભળીને તમામ પ્રજા પોતાના સ્વામી શ્રીકૃષ્ણના દર્શનની લાલસાથી નગરની બહાર નીકળી આવી. ભગવાન શ્રીકૃષ્ણ આત્મારામ છે. તેઓ પોતાના આત્મલાભથી જ હર હંમેશ પૂર્ણ કામ છે. તો પણ જેમ લોકો ઘણા આદરથી સૂર્યને જે દીપદાન કરે છે, તેવી જ રીતે અનેક પ્રકારની ભેટોથી પ્રજાએ શ્રીકૃષ્ણનું સ્વાગત કર્યું. સૌના મુખકમળ પ્રેમથી ખીલી ઉઠ્યા. તેઓ હર્ષ ગદગદ વાણીથી સૌના સુહૃદ અને સંરક્ષક ભગવાન શ્રીકૃષ્ણની બરાબર એવી જ સ્તુતિ કરવા લાગ્યા કે જેવી રીતે બાળક પોતાના પિતા સાથે પોતાની કાલી બોલીમાં વાતો કરે છે. હે સ્વામી, અમે આપના તે ચરણ કમળોને હર હંમેશ પ્રણામ કરીએ છીએ કે જેમની વંદના બ્રહ્મા, શંકર, સનકાદિ અને ઇન્દ્ર શુદ્ધા કરે છે. જેઓ આ સંસારમાં પરમ કલ્યાણ ઈચ્છનારાઓ માટે સર્વોત્તમ આશ્રય છે, જેમનું શરણ લેનારનું પરમ સમર્થ કાળ પણ શું કશું બગાડી શકતો નથી. હે વિશ્વભાવન, આપ જ અમારા માતા, સુહૃદ, સ્વામી અને પિતા છો. આપ જ અમારા સદગુરુ અને પરમ આરાધ્ય દેવ છો. આપના ચરણોની સેવાથી અમે કૃતાર્થ થઈ રહ્યા છીએ. આપ જ અમારું કલ્યાણ કરો. હા, અમે આપને પામીને સનાથ થઈ ગયા, કારણ કે આપના સર્વ સૌંદર્ય સારભૂત અનુપમ રૂપનું અમે દર્શન કરતા રહીએ છીએ. કેટલું સુંદર મુખ છે, પ્રેમપૂર્ણ સ્મિતથી સ્નિગ્ધ દ્રષ્ટિ. આ દર્શન તો દેવતાઓ માટે પણ દુર્લભ છે. હે કમળનયન શ્રીકૃષ્ણ, જ્યારે આપ પોતાના બંધુ બાંધવોને મળવા માટે હસ્તિનાપુર અથવા મથુરા ચાલ્યા જાઓ છો, ત્યારે આપના વિના અમારી એક એક ક્ષણ કોટી કોટી વર્ષો જેટલી લાંબી થઈ જાય છે. જેમ સૂર્ય વિના આંખો કશું કરી શકતી નથી, તેમ આપના વિના અમારી દશા એવી જ છે. ભક્તવત્સલ ભગવાન શ્રીકૃષ્ણ પ્રજાના મુખેથી આવા વચનો સાંભળતા અને પોતાની કૃપામય દ્રષ્ટિથી તેમના પર કરુણાની વૃષ્ટિ કરતા દ્વારકામાં પ્રવિષ્ટ થયા. પ્રાચીનપદમાં 9મા શ્લોક પછી એક શ્લોક વધુ છે, જે આ પ્રમાણે છે. કથમ વયમ નાથ ચિરોષિતે ત્વયી પ્રસન્ન દ્રષ્ટયા ખિલતા પશોષોષણમ જીવામતે સુંદર હાસોભિતમ પશ્યમાના વદનમ મનોહરમ. જેમ નાગ પોતાની ભોગવતી પાતાળપુરી નગરીનું રક્ષણ કરે છે, તેવી જ રીતે ભગવાનની તે દ્વારકાપુરી પણ જેમના પરાક્રમની તુલના અન્ય કોઈની પણ સાથે કરી શકાતી નથી, તેવા મધુ, ભોજ, દસાર, અર્હ, કુકર, અંધક અને વૃષ્ણિવંશી યાદવોથી સુરક્ષિત હતી. તે પૂરી સમસ્ત ઋતુઓના સંપૂર્ણ વૈભવથી સંપન્ન તેમજ પવિત્ર વૃક્ષો તથા વેલીઓની કુંજોથી યુક્ત હતી. ઠેક ઠેકાણે ફળોથી ઉભરાતા ઉદ્યાન, પુષ્પવાટિકાઓ તથા ક્રીડાવન હતા. વચ્ચે વચ્ચે કમળયુક્ત સરોવરો નગરની શોભા વધારી રહ્યા હતા. નગરના ફાટકો, મહેલના દરવાજા અને માર્ગો પર ભગવાનના સ્વાગત માટે તોરણો બાંધ્યા હતા. ચારે બાજુએ ચિત્ર વિચિત્ર રંગબેરંગી ધજા પતાકાઓ લહેરાઈ રહી હતી, જેના થકી તે સ્થળોએ ગરમીનો કોઈ પ્રભાવ પડતો ન હતો. તેના રાજમાર્ગો, અન્ય અન્ય રસ્તાઓ, બજાર અને ચોક વાળીઝૂડીને સુગંધિત જળથી સિંચવામાં આવ્યા હતા અને ભગવાનના સ્વાગત માટે વરસાવવામાં આવેલા ફળફૂલ અક્ષત અંકુર ચારે બાજુએ વેરાયેલા હતા. ઘરોના પ્રત્યેક દરવાજા પર દહીં, અક્ષત, ફળ, શેરડી, જળથી ભરેલા કળશ એટલે ઘડા, ઉપહારની વસ્તુઓ, ધૂપ દીપ વગેરે સજાવવામાં આવ્યા હતા. ઉદાર શિરોમણી વસુદેવ, અક્રૂર ઉગ્રસિંહ, અદ્ભુત પરાક્રમી બળરામ, પ્રદ્યુમન ચારુ દેશનો અને જાંબુવતી નંદન સાંબે જ્યારે એમ સાંભળ્યું કે અમારા પ્રિયતમ ભગવાન શ્રીકૃષ્ણ આવી રહ્યા છે, ત્યારે તેમના મનમાં એટલો આનંદ ઉમટ્યો કે તે બધાએ પોતાના સઘળા આવશ્યક કાર્યો, સૂવું બેસવું, ભોજન વગેરે છોડી દીધા. પ્રેમના આવેગથી તેમના હૃદય ઉછળવા લાગ્યા. તેઓ મંગળ શુકન માટે ગજરાજને આગળ કરીને સ્વસત્યયન પાઠ કરતા માંગલિક સામગ્રીઓથી સુસજ્જિત બ્રાહ્મણોને સાથે લઈને ચાલ્યા. શંખ અને શરણાઈ વગેરે વાજા વાગવા લાગ્યા અને વેદ ધ્વનિ થવા લાગ્યો. તે બધા હર્ષિત થઈને રથો પર સવાર થયા અને ઘણી આદર બુદ્ધિથી ભગવાનનું સામૈયું કરવા ચાલી નીકળ્યા. ભગવાનના પ્રત્યેના પ્રેમને કારણે તેમનામાં મળવા માટેની આતુરતા જોવા મળતી હતી. સાથે જ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન માટે ઉત્સુક સેંકડો શ્રેષ્ઠ વારાંગનાઓ કે જેમના મુખ ચમકતા કુંડળનું તેજ ગાલો પર પડવાથી બહુ સુંદર લાગતા હતા, પાલખીઓ પર ચડીને ભગવાનનું સામૈયું કરવા ચાલી નીકળી. ઘણા બધા નટ, નાચનારા, ગાનારા, બિરુદ વખાણનારા, સુત, માગધ અને બંદીજનો ભગવાન શ્રીકૃષ્ણનું અદ્ભુત ચરિત્રનું ગાન કરતા કરતા ચાલી નીકળ્યા. ભગવાન શ્રીકૃષ્ણ ભાઈ બાંધવો, નાગરિકોને, સેવકોને એમની યોગ્યતા અનુસાર જુદા જુદા મળ્યા અને સૌનું સન્માન કર્યું. કોઈને માથું નમાવીને પ્રણામ કર્યા, કોઈની વાણીથી અભિવાદન કર્યું, કોઈને છાતીએ લગાડ્યા, કોઈને સાથે હાથ મેળવ્યા, કોઈની સામે જોઈને સ્મિત વેર્યું અને કોઈને કેવળ પ્રેમભરી નજરે નિરખ્યા. જેની જે ઈચ્છા હતી તેને તેવું જ વરદાન આપ્યું. આ પ્રમાણે ચાંડાલ સુધીના સૌને સંતુષ્ટ કરીને ગુરુજનો, સપત્નિક બ્રાહ્મણો અને વૃદ્ધોના તેમજ બીજા લોકોના પણ આશીર્વાદ સ્વીકારતા તથા બંદીજનો તરફથી બિરદાવલીઓ સાંભળતા સૌની સાથે ભગવાન શ્રીકૃષ્ણે નગરમાં પ્રવેશ કર્યો. હે સોનકજી, જે સમયે ભગવાન રાજમાર્ગ પર ચાલી રહ્યા હતા તે સમયે દ્વારકાની કુળ કામિનીઓ ભગવાનના દર્શનને જ પરમાનંદ માનીને પોતપોતાની અટારીઓ પર ચડી ગઈ. ભગવાનનું વૃક્ષસ્થળ મૂર્તિમાન સૌંદર્ય લક્ષ્મીનું નિવાસ સ્થાન છે. તેમનું મુખારવિંદ નેત્રો વડે પાન કરવા માટેનું સૌંદર્ય સુધાથી ભરેલું પાત્ર છે. તેમની ભુજાઓ લોકપાલોને પણ શક્તિ આપનારી છે. તેમના ચરણકમળો ભક્ત પરમહંસોના આશ્રય સ્થાન છે. તેમના પ્રત્યેક અંગો શોભાના ધામ છે. ભગવાનની આ છબીને દ્વારકાવાસીઓ નિત્ય નિરંતર નિહાળતા રહે છે, તો પણ તેમની આંખો એક ક્ષણ માટે પણ તૃપ્ત થતી નથી. દ્વારકાના રાજમાર્ગ પર ભગવાન શ્રીકૃષ્ણ ઉપર સફેદ રંગનું છત્ર શોભતું હતું. સફેદ ચામર ઢોળવામાં આવી રહ્યા હતા. ચારે બાજુએથી પુષ્પવર્ષા થઈ રહી હતી. તેમણે પીતાંબર અને વનમાળા ધારણ કરેલા હતા. તે સમયે તેઓ એવા શોભાયમાન લાગતા હતા કે જાણે શ્યામ મેઘ પર એકી સાથે સૂર્ય ચંદ્ર ઇન્દ્રધનુષ અને વીજળીથી શોભી રહી હોય. ભગવાનના સૌથી પહેલા પોતાના માતા પિતાના મહેલમાં ગયા. ત્યાં તેમણે ખૂબ આનંદપૂર્વક દેવકી વગેરે સાતે માતાઓને તેમના ચરણોમાં માથું મૂકીને પ્રણામ કર્યા અને માતાઓએ તેમને પોતાની છાતીએ લગાડીને ખોળામાં બેસાડ્યા. સ્નેહને કારણે તેમના થાનોમાંથી દૂધની ધારા વહેવા લાગી. તેમના હૈયા આનંદ વિહવળ બની ગયા અને તેઓ આનંદના આંસુઓથી તેમનો અભિષેક કરવા લાગી. માતાઓની આજ્ઞા મેળવીને તેઓ પોતાના સમસ્ત ભોગ સામગ્રીઓથી સંપન્ન સર્વશ્રેષ્ઠ ભવનમાં ગયા. તેમાં 16,000 પત્નીઓ માટે અલગ અલગ મહેલ હતા. પોતાના પ્રાણનાથ ભગવાન શ્રીકૃષ્ણને ઘણા દિવસો બહાર રહ્યા પછી ઘરે ઘેર આવેલા જોઈને રાણીઓના હૃદયમાં ઘણો આનંદ થયો. તેમને પોતાની નજીક જોઈને તેઓ એકાએક ધ્યાન છોડીને ઊભી થઈ ગઈ. તેમણે માત્ર આસનને જ નહીં બલકે તે નિયમોને પણ ત્યજી દીધા કે જે નિયમો તેમને પતિના પ્રવાસી બનવાને લીધે લીધા હતા. તે સમયે તેમના મુખ પર અને આંખોમાં લજ્જા છવાઈ ગઈ. નિયમો કહેતા અહીં જે સ્ત્રીનો પતિ વિદેશ ગયો હોય તેણે આ નિયમોનું પાલન કરવું જોઈએ. ક્રીડા શરીર સંસ્કારમ સમાજ ઉત્સવ દર્શનમ હાસ્યમ પરગૃહે યાનમ ત્યજેત પ્રોષિત ભર્તૃકા. જેનો પતિ પરદેશ ગયો હોય તે સ્ત્રીએ ખેલકૂદ શૃંગાર સામાજિક ઉત્સવમાં ભાગ લેવો, ઠઠા મશ્કરી કરવી અને પારકા ઘરે જવું, આ પાંચ કામો છોડી દેવા જોઈએ. યાજ્ઞવલ્ક સ્મૃતિમાંથી છે. અને લજ્જા છવાઈ ગઈ તેનો મતલબ, લજ્જા સ્ત્રીઓનો એક મહાન ગુણ છે. સુખી દાંપત્ય જીવન માટે તે અનિવાર્ય છે. ભગવાનના પ્રત્યેનો તેમનો અંતર્ભાવ હૃદયમાં સમાતો ન હતો ત્યારે તે પ્રગટ થવા ઉછાળા મારતો હતો. તે સર્વપ્રથમ મનોમન નેત્રો દ્વારા આલિંગન આપીને અને પછી પોતાના બાળકોને શ્રીકૃષ્ણના હાથમાં આપવાના બહાને સ્પર્શ આલિંગન દ્વારા વ્યક્ત થયો. હે સોનકજી, આ શ્રીકૃષ્ણની પત્નીઓના અંતરના પ્રેમનું શું કહેવું? શ્રીકૃષ્ણને આલિંગન આપતા તેમની આંખમાંથી પ્રેમાશ્રુ છલકાયા, જે રોકવા તેઓ અસમર્થ રહી અને એકાએક સરી જ પડ્યા. જોકે ભગવાન શ્રીકૃષ્ણ એકાંતમાં સદૈવ તેમની પાસે રહેતા હતા, તો પણ તેમના ચરણકમળ તેમને હરપળે નવા અને નવા જ લાગતા હતા. ભલા સ્વભાવથી જ ચંચળ લક્ષ્મી, જેમને એક ક્ષણ માટે પણ કદી છોડતી નથી, એવા ભગવાનના ચરણોના દર્શનથી કોને તૃપ્તિ થશે? જેમ પવન વાંસ વૃક્ષોના સંઘર્ષથી દાવાનળ ઉત્પન્ન કરીને તેમને બાળી નાખે છે, તેવી જ રીતે પૃથ્વી માટે ભારરૂપ અને શક્તિશાળી રાજાઓમાં પરસ્પર શત્રુભાવ પેદા કરાવીને શસ્ત્ર ધારણ કર્યા વગર જ ભગવાન શ્રીકૃષ્ણે તેમને કંઈ કેટલી અક્ષુણી સેના સહિત એકબીજા વડે મરાવી નાખ્યા અને તે પછી સ્વયં પણ ઉપરામ થઈ ગયા. સાક્ષાત પરમેશ્વર જ પોતાની લીલાઓથી આ મનુષ્ય લોકમાં અવતર્યા હતા અને હજારો રાણીઓની વચ્ચે રહીને તેમણે સાધારણ મનુષ્યની જેમ ક્રીડા કરી, જેમનું નિર્મળ અને મધુર સ્મિત તેમના હૃદયના ઉછળતા પ્રેમ ભાવોને સૂચિત કરનારું હતું, જે કામિનીઓના શરમાળ અવલોકનથી મોહિત થઈને વિશ્વ વિજયી કામદેવ પણ પોતાના ધનુષનો ત્યાગ કર્યો હતો, તે કમનીય કામિનીઓ પોતાના કામ વિલાસોથી જેમના મનમાં જરીક પણ શોભ પેદા ન કરી શકી, તે અસંગ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના જેવા જ કર્મ કરતા જોઈને સાંસારિક લોકો સામાન્ય મનુષ્ય સમજે છે. આ તેમની મૂર્ખતા છે. આ જ તો ભગવાનની ભગવતા છે કે તેઓ પ્રકૃતિમાં સ્થિત હોઈને પણ તેના ગુણોથી કદી લોપાતા નથી, તેના ગુણોથી કદી લેપાતા નથી. જેમ કે ભગવાનની શરણાગત બુદ્ધિ પોતાનામાં રહેલા પ્રાકૃત ગુણોથી લેપાતી નથી, તે મૂળ સ્ત્રીઓ પણ શ્રીકૃષ્ણને પોતાના એકાંત સેવી સ્ત્રીપરાયણ ભક્ત જ સમજી બેઠી હતી, કારણ કે તેઓ પોતાના સ્વામીના ઐશ્વર્યને જાણતી ન હતી. બરાબર એ જ રીતે કે જેમ અહંકારની વૃત્તિઓ ઈશ્વરને પોતાના ધર્મથી યુક્ત માને છે. પહેલા સ્કંદ અંતર્ગત શ્રીકૃષ્ણ દ્વારકા પ્રવેશ નામનો 11મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય.